બે સ્વરૂપો જે બતાવ્યા છે એમાં સાકાર સ્વરૂપમાં મૂર્તિ પૂજા જે લોકો કરે છે એ મૂર્તિ પૂજામાં આપણને કેટલો ભાવ પ્રાપ્ત થઈ શકે? એટલે સાકાર સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ, એમાં સાકાર સ્વરૂપ ની જે લોકો એટલે કે મૂર્તિ પૂજા કરે છે તે મૂર્તિ પૂજા થી આપણને કેટલો ભાવ ઉત્પન્ન થઈ શકે? એવું છે ને કે માણસ લક્ષી ના પડે, માણસ આ હિન્દુસ્તાન લોકો ડેવલપ થયેલા લક્ષી ના પડે, એટલા માટે અહીં મૂર્તિ પૂજા નું સ્થાન મૂક્યું છે કે ભાઈ હા દેરાસર લાગે તારે એને યાદ આવે, નહીં તો બજાર માં ફરિયાદ કરતો હોય, ભમ્યા જ કરે. જો દેરાસર ના આવે તો બજાર માં આખો દર ભમ્યા જ કરે, પણ દેરાસર એ ભગવાન આવ્યા છે, ભગવાન દર્શન કરે. એટલે આ દેરાસર કેટલી મૂકેલા છે, કઈક યાદ આવે અને મય બેસીને એ ભગવાન નમસ્કાર કરે તો એટલો વખત મય ચોખ્ખું રહે, સમજ પડે ને. એટલે સારું આ મોહ મહામોહ માં લોકો વર્તે છે, બજાર માં ભમ્યા જ કરે, પણ જો દેરાસર આવે તો ગોર વે કેટલા દર્શન કરતા. એટલે આ મૂર્તિ ને લઈને થોડું ઘણું લક્ષી નથી પડતું ને મૂર્તિ ની રીતે લાગે રહ્યું છે, બાકી મૂર્તિ એ આપણું ધ્યેય નથી, સમજ પડે ને. મૂર્તિ તો અમૂર્તિ આપણો ધ્યેય છે, અને સાકાર ભગવાન એ ના કહેવાય, સાકાર ભગવાન તો જ્ઞાની કહેવાય. શું કહ્યું? જ્ઞાની જે જીવતા પોતે છે અને તે આપણું કલ્યાણ કરે. આ મૂર્તિ તો કલ્યાણ આપણે કરે નહિ, અત્યંત કલ્યાણ ના કરે આ સાકાર મૂર્તિ. એટલે ગોરખનાથે કેવું છે ને કે જો મૂર્તિ ની અંદર જો ઈશ્વર હોય તો પછી આપણે સાક્ષાત દર્શન કેમ આપતા નથી, કેમ બોલતા નથી? એટલે મૂર્તિ પૂજા કરતા તો આ જે નિરાકાર સ્વરૂપે જે પૂજા થાય છે, જ્ઞાન ની પૂજા થાય છે, એ શ્રેષ્ઠ કહેવાય ને. એમ કે છે કે ગોરખનાથે એમ કહ્યું કે આ મૂર્તિ છે તો બોલતી નથી, દર્શન આપતી નથી, એટલે એની એના દર્શન શું કરવાના? એટલે એનો અર્થ એમ કે આપણે આ મૂર્તિ ની પૂજા કરીએ એના કરતા નિરાકાર ના એટલે આ જ્ઞાન ની પૂજા કરીએ એ શ્રેષ્ઠ છે ને? ના, એટલે એવું છે ને, જેની અનુકૂળતા મૂર્તિ કાઢી નખાય એવી નથી, દરેક ઘણા લોકોને જરૂર છે બધી વસ્તુ, સમજ પડે ને. કોઈ આગળ ગયેલો હોય તેને ના જરૂર હોય તો ભલે, પણ ઘણા લોકોને મૂર્તિ ની જરૂર છે. મોટા મોટું સાયન્સ વિજ્ઞાન છે આપણું આ મૂર્તિ, નહીં તો હા યાદ જ ના આવે ને આખો દાડો. દેરાસર કે મંદિર ના હોય ને કશું યાદ જ ના આવે. એટલે આપણા લોકો ઠેર ઠેર દેરાસર કેટલો બધી મૂર્છા છે, મૂર્છા કેટલી ભરી ભરી છે, ઘર બાર બધું ભૂલી જાય ને, કેટલી મૂર્છા ભરી ભરી છે ને. આવા મોહ મોહ ના સામ્રાજ્યમાં શું થાય છે? આ મૂર્તિઓ ને લઈને કઈ કહે રે, અને મૂર્તિઓ વિતરાગ નહીં છે, વિતરાગો ની મૂર્તિ એટલે કઈ જે જે મૂર્તિ શાસન દેવો છે, શાસન દેવો છે, સમજ ને. પણ એ કાયમ નું ઠેકાણું નથી, તે આગળ એ પરોક્ષ ભક્તિ કહેવાય. શું કહેવાય છે? પરોક્ષ ભક્તિ નું ફળ સંસાર ફળ, અને પ્રત્યક્ષ ભક્તિ નું ફળ મોક્ષ. એ જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. શું કહેવાય? જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય, સકલ પરમાત્મા કહેવાય. શું નઈ? સાકાર પરમાત્મા કહેવાય. તો ત્યાં આપણો પ્રત્યક્ષ મોક્ષ મળી જાય. શું? કારણ પોતે મુક્ત જ હોય, નિરંતર મુક્ત હોય, એક ક્ષણ પણ બંધેલા ન હોય. શું બંધ હોય જ ને? બંધ એમને અડે ને તેને શાંતિ થઈ જાય, અડે તો જુએ તો શાંતિ થઈ જાય. કૃપાળુદેવ તો બધું બહુ લખ્યું, પણ સમજ પડી જાય ને, આ વાક્ય યાદ નહીં રહેતું લોકોને બીજું કઈ શોધમાં. મનુષ્ય નો જન્મ મરણ નો જે ફેરો છે, છેલ્લી ઘડીએ તો કઈ આપણને યાદ રહેતું નથી, તો મનુષ્ય જયારે દેહ છોડતી વખતે તે શું કરવું જોઈએ કે પોતાના આત્માને મુક્તિ મળે? એ કે છે કે આ મનુષ્ય ને જન્મ મરણ નો ફેરો ટાળવા માટે લોકોએ તો રામ કૃષ્ણ બધું નામ આપ્યું હોય છે, પણ કે છે કે છેલ્લી ઘડી એ કે કશું યાદ આવતું નથી, તો છેલ્લી ઘડી એવું શું કરવું છે કે જેથી કરીને પોતે આત્મામાં રહીને મોક્ષે જઈ શકે? છેલ્લી ઘડી કશું યાદ ના આવે, છેલ્લી ઘડી એ તો આખી જિંદગી નું સર્વૈયું આવે. શું આવે? આખી જિંદગી નું સર્વૈયું. સર્વૈયામાં જો 100% તમે દેરાસર માં દર્શન કરવા ગયા હોય તો એ ખાતું મોટું હોય તો તે ઘરે આ થોડું ઘણું હાજર થાય, નહીં તો હાય બજાર ને હાય પૈસો, હાય બજાર ને હાય પૈસો ને બેંક, તે જ બધું દેખા દેખાય ને પછી થોડીઓ દેખાય. આ પૈડા ચાર પૈડા નોની રહી ગઈ, ખબર પડે ને. કારણ છોકરા શું કે કાકા જીવ ભરાયો છે તો છોકરા પાસે આવીને કેમ કાકા નૌકાર મંત્ર બોલો. તારા કાકા કે છે છોકરાઓ શું નાની છોડી પાસે મોકલે કાકા મારી ચિંતા કરશો તાર પાછ મનમાં છોકરું છે ને કે છે ગયડો ચોખલો કોથળો એ જવા નીકળ્યો ચારો ના નહીં આવે તારે અત્યારે જવાની તૈયારી સાથે બંધવાની તૈયારી કરે છે આગળ પાછો હિસાબ કાઢે છે કઈ જાત ના લોક છે એટલે એક સર્વૈવ આવે કશું ચાલે નહીં માટે આ પેલું કરી લેવું. શું થયું આ સંસાર તો તમે તમે મને આપો ને રિટર્ન તો તમને કશી ઉપાધિ નથી વગર નો તમારો ધંધો રોજગાર બધું તમે દાદા નો વાપરણ જો જો પછી તમે કામ તો બોલો તમને જરાય ઉપાધિ નથી અને તમારું શેર બગડશે નહીં મને વાપી એટલે પછી વિતરાગી ને વાપે એટલે પછી શું બગડવાનું ભાઈ પણ વાપી બધા આ બધા વાપી બેઠા છે જુઓ ને ક્યાં બેઠા નિરાંતે બધું તમને વાપ્યું આ તો કે છે આ બધું તમારું કે છે મારે શું કરી હું કઈ લીધું પણ એ વાપ્યું એટલે પછી માલકી પણ છૂટી ગઈ ને તો અમારે કશું જોઈતું નથી અને તમારું માલકી પણ છૂટી તમે મુક્ત થયા ને અને કશું તમારું ધારું કશું થવાનું નથી સંદાસ નહીં જવાય જયારે અટક છે ત્યારે ખબર પડશે કે આવો આપણી શક્તિ નથી તો ભલે ને માટે આ કેવી રીતે ચાલે છે તો હું બધું બતાવીશ જયારે જ્ઞાન આપીશ ત્યારે કોણ ચલાવે છે ચાલે છે બધું દેખાય દઈશ પછી તમારે મેં ધંધા કર્યા કરો પછી આ બધું નહીં ભાઈ કરો રિટર્ન કેમ નહીં આવે પણ ત્યાં સુધી તમારે ભાવ ના કાઢી લો તમારી હું પાસે ધંધો નહીં મને કહેતા તમને બહુ સારા મળ્યા છે અમુક કરી આવજો દાદા મને કહેવાય તમારે ગયા બધું કહેતા બધાનું કરવાનું છે બધા સારા છે મને ભેગો થયો બધા સારા છે અને સારો ખોટો એ તો બધું પોતાના પરિવારના ગુણો કોના ના હોય અત્યારે દુકાનના ગુણ કોના ના હોય અત્યારે છોડી દેવા કેટલા છે આવા કાળમાં જ્ઞાની પુરુષ નો દર્શન થાય ને એટલે અમે શું રોજ કાઢીએ બધું આનંદ બોલો છો અને પછી અમે શું તમને ખોડ કાઢી ખોડ કાઢી શું કાઢવાનું છે બધું ખોડે જ છે ને બધી આખી ખોડ હોય ત્યારે શું વળવાનું એટલે અમે કઈ વડવા નથી આવ્યા અમે હવે તમે તમે શાંતિ ના માર્ગ પર આવી જવા વડવા નથી આવ્યા એટલે પૂરો એ બાજુ કયો વડે મારા મારે 50,000 માણસ નું કેવા વડવા જવું 115 માણસ યાત્રા માં હું વડવા જવું તો પાર જ ના આવે ને એટલે આખો દાડો આનંદ માં એમને કઈ મસ્તી માં રહ્યા કરે આખો દાડો અરે ગાડી જ્યાં આગળ સ્ટેશન આવ્યું અરે પાકલા ઉભી રહે બાર ગરબા વરબા ગાય આમ અરે ફરે એટલે આમ પંક્ચર આવે ને બાર ગરબા વરબા ગાય દાદા વચ્ચે બેસે ખુરશીમાં લોકો બધા જુએ એવું મુક્તિ કરોડ રૂપિયા આપે તો જ્ઞાની પુરુષ ની જોડે સર એક મહિના યાત્રા સમીર સિંહ ની ક્યાંથી થાય એક કરોડ રૂપિયા આવે તો જ્ઞાની પુરુષ ક્યાંથી થાય એજે બી છે ને એ કુંડી છે ને એમને ઉભી કરી દીધી એ તો કદાચ મારા આખા સંગને મારે પૈસા લઈ જાય મેં ના કહ્યું મેં તો આવું તોફાન ના મળશો હજુ તો બધું બહુ કામ કરવાના છે આવું એના પૈસા લઈને આવશે 1,000 1,500 રૂપિયા બધું ખર્ચી નાખશો પછી ખરી જરૂર પડશે ના ના પાડી મેં બહુ બહુ કુદાકુદ ના કરીએ ધર્મની બાબતમાં રીત રહીએ કારણ કે તમે વ્યવહારમાં રહેવાનું તમારે હજુ તમારે વ્યવહારમાં રહેવાનું છે હજુ કોઈ ઉડી ગયા નથી તો તમારે કોઈ ચિંતા નહીં બધી ચિંતા મારે બધી મને હું આપી દેવાની દાદા તમને હું આપી દાદા ભગવાન નમસ્કાર ભોજન કલાક જોજો કલાક રાત્રે ભોજન કલાક હવે બોલજો જો પહેરી ભોજન કરે કેશ બેંક નું ફળ મળે કારણ કે આ પબ્લિક ટ્રસ્ટ થાય તો જ કામ થાય એવું છે તો હું ભગવાન થયો નહીં ત્યાં કશું ભળે હું છું તો હજી કશું ભળે નહીં હું છું એવું છે નહીં અહીં અહંકાર ડિફોલ્ટ થઈ ગયો છે, ખલાસ થઈ ગયો છે. શું થઈ ગયું? આ તો કેવળ જ્ઞાન ના ચાર અંશ ખૂટે છે ફક્ત. અને હું તમને આપું છું કેવળ જ્ઞાન, પણ પસતું નથી આ કાળમાં. નહીં તો મોક્ષ થાય નહીં ને. કેવળ જ્ઞાન તમને આપું નહીં ત્યાં સુધી મોક્ષ થાય નહીં. મોક્ષ એટલે અહીં ચિંતા બિંતા બંધ થઈ જાય, આત્મા પ્રગટ થઈ જાય. આત્મા નિરંતર પછી તમારે ચુકાય નહીં, આત્મા નિરંતર રહ્યા કરે. શું રે? સહાયક સંકેત જેને કહે છે ને, પ્રગટ ભાષી, અલગ ભાષા કરે, નિરંતર સહાયક સંકેત. પેલું સંકેત નહીં, પેલું સંકેત તો આઈ પાછું આગુ પાછું થયા કરે, જયા કરે. તો નિરંતર રાત્રે જાગો તો એ સંકેત જાય નહીં. એટલે એ તો કેવ જ્ઞાન સિવાય થાય નહીં. તો કેવ જ્ઞાન આપણ પણ પસતું નથી. મને ના પછી તમને શીખ પતે, પણ આપું તો સીધું કેવું જ્ઞાન. શું કહે? ભાઈ નો પ્રશ્ન છે કે કુંડલી નું જે ધ્યાન કરીએ છીએ, કુંડલી નું ધ્યાન કરીએ તો તે ઉઘાડી આંખે કરીએ તો સારું કે બંધ આંખે કરીએ તો સારું? એવું છે ને કે ઉઘાડી આંખે કરશે ને ધ્યાન તો એ બંધન છે, અને બંધ આંખે કરશે તો એ બંધન છે. કુંડલી નું ધ્યાન કરવાનું નથી, ધ્યાન પોતાના પોતાનો પોતે પોતાના સ્વરૂપ નું કરવાનું છે. કુંડલી તો એમાં સાધન છે. શું છે? કુંડલી ની સાધન છે, સાધન નો ઉપયોગ લેવાનો. સમજ ને? તમે કોણ છો? શું નામ તમારું? રમેશ. રમેશભાઈ. રમેશભાઈ તો રમેશભાઈ તમારું નામ છે. તમે કોણ છો? જે તમને અમે સ્વરૂપ આપીશું કે પોતાનું સ્વરૂપ નું રમણતા ઉત્પન્ન થઈ ગયા, એનું નામ મોક્ષ. જય શ્રી. ચાલો આપડે આરતી કરીએ. બોલાય તમારું બધું ડખોળી ગયેલું છે. કેવું છે? ઘણી વાર તમે સંસાર ભૂલો છો. અહીં તો તમે આયા છે, ભૂલી જ કેવું છે? ભૂલી જ જાય, મેરેજ ભૂલી જાય. મારી જોડે મહિનો રહ્યા ચિમન ભાઈ ચિમન લાલ. મહિનો ફેરે અહીનું કઈ યાદ ના. શું થાય છે? જ્યાં સુધી જ્ઞાની પુરુષ પાણી ફટે નહીં ત્યાં સુધી શાંતિ થાય. જ્ઞાની પુરુષ અનંત સુખ નો ઉપયાસ કરતો. વિજ્ઞાન છે, વિજ્ઞાન થી મુક્તિ થાય. બાકી ધર્મ ગમે એટલો પાડો તો મુક્તિ ધર્મ થી મુક્તિ નહીં. ધર્મ થી તો ભૌતિક સુખો મળે અને લક્ષી ના પડવા દે. શું કહ્યું? જ્યાં ચડ્યા હોય ત્યાંથી લક્ષી ના પડવા, એનું નામ ધર્મ. ધર્મ એટલે ધારી રાખે. શું કહ્યું? ધારી રાખે. બાકી મુક્તિ તો જ્ઞાની પુરુષ મુક્ત પુરુષ મળ્યા સિવાય કોઈ દાડો મુક્તિ ની આશા કોઈ રાખવી નહીં. શાસ્ત્રો લાખ વાંચો તો શાસ્ત્રો માંથી દ્રષ્ટિ બદલાશે નહીં. શાસ્ત્રો તમારી દ્રષ્ટિ બદલે નહીં. દ્રષ્ટિ તમારી અતિ તેવી તેવી રાખે. કેવી? અને ઉડતી વાંકી વાંકી દ્રષ્ટિ ને મજબૂત કરી આવે. કેવી? ખેર પડી નઈ. અને જ્ઞાની પુરુષ દ્રષ્ટિ બદલી આવે. ખાલી દ્રષ્ટિ દ્રષ્ટિ નો જ ગેમ છે. તમે આમ જોઈ રહ્યા છો, આમ જોઈ રહ્યો છો, તમને દ્રષ્ટિ જ થઈ. પણ જ્ઞાની પુરુષ નું કામ, જ્ઞાની પુરુષ કૃપા સિવાય, ભગવાન ની કૃપા સિવાય ક્યારેય પણ ના થાય. વિતરાગ વિજ્ઞાન જોઈએ. વિતરાગ ધર્મ છે ને આમ તો, એટલે કામ કાઢી લેજો. આ તો કામ કાઢી લેજો. સ્ટેશન છે આ, નથી ધર્મ. આ મંડન નથી. અહીંયા આગળ તો મંડન કરે તો ખંડન કરવું પડે બીજાને. અહીં કોઈ નું ખંડન મંડન નહીં. બધાને ભગવાન આગળ કોઈ પક્ષપાત હોતો? પ્રગટ ભગવાન ચોખ્ખા પ્રગટ કામ કાઢી લેવાની જરૂર છે. તારે કામ કાઢી લેવા નક્કી કરી નાખ્યું. બરોબર હા ફરી ફરી આ, કારણ કે એટલું એટલો એટલું સમજવા જેવું છે. દિવેર દિવેર બોલ મારતી ને મારતા. આ 71 વર્ષ ને પર્યાય થઈ રહી છે. શું માટે? આપડે ચેતવાનું કે ક્યારે પૈયા ખૂટી જાય. એ કરતા આપણું પહેલું કામ કાઢી લો. અમને ફૂટ્યા ફૂટ્યા ને અમને વાંધો નથી, પણ તમારો કામ કાઢી રહ્યો. શું કહીએ છીએ? પિતાડી બની હોય તો મંજવાનું કે આજે વાંધો નથી આપડે. તને ખબર પડે ને, તને સમજાવી બધું આવા મોડા પર દિવેલ કીધું હોય ને એવું લાગે, બહુ કેવું લાગે, કેવું લાગે કારણ કે ભયંકર દુઃખ છે. જુઓ હું જગત ના દુઃખ ને જોઉં, શું કહ્યું? કારણ કે તમે તો આ જગત બધું ભર્યા કરે ને, કોઈ તમારી પાસે કઈ પડેલ નથી, તમે તમારા વિચારમાં જ પડ્યા કરો. જ્ઞાની ગુરુ એટલા જ બધાનો વિચાર કરો કે આમનું શું થતું છે. મને ભઠ્ઠી દેખાય છે તેથી મને અહો રાત આમાં આમાં બાળનાર છે, કેમ છે આ લોકોનું શાંતિ થાય? સત્તા આપડા હાથમાં નથી, પણ સત્તા પછી સત્તા પછી અમારા હાથમાં નથી. કારણ કે ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ રિલેટિવ. શું છે રિલેટિવ? આપણી સત્તા એમાં નહીં, રિયલમાં સત્તા. અને ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. આ વર્લ્ડમાં જે દેખાય છે બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, એમાં પરમેનન્ટ જેવી કોઈ પરમેનન્ટ અને ટેમ્પરરી એનો બ્રેક કેવી રીતે પડે? ટેમ્પરરી જોડે સંબંધ રખાય તો પોતે ટેમ્પરરી થઈ જાય. ટેમ્પરરી જોડે સંબંધ રાખે આ દેહ જોડે. મારો કયો કે ડાક્ટર ને કઈક સાહેબ મને બચાવજો. શું શું કાયમ નો? શું એમ કહ્યું ડાક્ટર? કાયમ નો મારો કઈ મંજૂર અસર થઈ ગઈ ને? જેવો દેહ છે એવો નથી, દેહ વિનાશ છે, આપણે વિનાશ છે. આપણું નામ કોણ લેવું છે? તમારું ઉપરી બ્રહ્માંડમાં કોઈ નથી. પણ જો આ બોસ અટકાય કરે છે, જો બધા જન તો બોસ મળી અટકાય કરે તો ભગવાન તો ભાન નથી, દ્રષ્ટિ નથી. શું થાય છે? શું થાય? તમારી પાસે આવો દ્રષ્ટિ બદલી આવો, દ્રષ્ટિ બદલી. ચિંતા ચિંતા ના થાય, એક દાડો હોય તો કેવો સરસ લાગે? એવું કાયમ નો કરી લો પછી જોઈએ કશું કાયમ નું ગેરંટી. અમારી આજ્ઞામાં પાંચ રહેવાનું હશે કે ભાઈ આજ્ઞા તમારે કોઈ લઈ લેતી નથી, એવી ઠંડક આપે, સમાધિ રાખે. વિજ્ઞાન છે આ તો, ધર્મ તો કઈક કરવું, ખોટું છોડી અને સારું કરવું, એનું નામ ધર્મ. ખોટાને છોડી દેવું અને સારું કઈક કરવું કોકના માટે, કોકના ભલા માટે, એનું ધર્મ કહેવાય. નહીં તો અધર્મ ને ધક્કા માર માર કરે, એનો આખો અધર્મ અધર્મ આવે ધક્કો માર. કે ધર્મ તો આ સંસારમાં ભૌતિક સુખો મળે આપણને, પણ આ ઉપાધિ ના તૂટે ને. કેટલી સંસારમાં કેવી રીતે જીવાય છે તે મને વિચારશીલ માણસ આ સંસારમાં કેવી રીતે જીવી શકે? મારાથી કલાક જીવાતું નતું. 1958 માં હું કલાક જીવી શકતો નતો. જ્યાં સુધી પ્રગટ ના થયું વિજ્ઞાન ત્યાં સુધી જીવી અને આની જેની પર અવલંબન લીધું છે તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે બધા. શું છે? અને તમે પરમાનન્ટ ટેમ્પરરી અવલંબન લે, શું થશે? આ થાય ટેમ્પરરી જતું રહે, પરમાનન્ટ ઉભા રહે, પછી પછી બીજી ટેમ્પરરી ગોઠવો, ટેમ્પરરી જતું રહે, બીજું બેંકમાં શું થાય છે? એટલું ક્રેડિટ થાય છે, બસ બીજું શું થાય? ડેબિટ, ક્રેડિટ એન્ડ ડેબિટ આ જગત છે. શું છે? ક્રેડિટ એટલે પુરાણ, ડેબિટ એટલે ગલન. પુરણ ગલન, પુરણ ગલન, પુરણ ગલન, પુરણ ગલન. પુરણ થાય એટલે ગલન થાય. હવે થવાનું નથી, માટે ચિંતા બિંતા છોડી શકે, ગલન થવાનું જ. શું છે? ક્રેડિટ નો અર્થ શું થાય? પુરણ. ડેબિટ નો અર્થ ગલન થાય. શું કહ્યું? આપડે બેંક માં પુરણ કરાયું પછી ગલન થયું. આ પૂરગળ આમાંથી આપડે ખાવાનું નાખ્યું તો સંડાસ નું ગલન. સાધુ સંન્યાસી બધા મુદે મુદે મરી પડવા. શું કરે કે દ્રષ્ટિ બદલવા નથી, તેને બદલે જ્ઞાન બદલવા ગયો. શું થયું? અમારે જ્ઞાન બદલવાનું નથી, દ્રષ્ટિ બદલવાનું. તમે સમજ પડે છે સારી ભૂલ છે દ્રષ્ટિ પડે કારણ કે તમારી દ્રષ્ટિ કેવી છે અત્યારે કે દ્રશ્ય ને દ્રષ્ટા કહો છો શું કહો છો હું દ્રષ્ટા છું જ્ઞાતા દ્રષ્ટા હું જ છું કે મેં જ આગળ શું કહ્યું હવે ખરેખર દ્રશ્ય છે દ્રશ્ય ને દ્રષ્ટા માને શી દે એટલે તમારી જે દ્રષ્ટિ છે તે દ્રષ્ટામાં પાડો તારે તમારું ઉકેલાવશે ક્યારે ઉકેલાવશે તમે દ્રશ્યમાં નાખો દ્રષ્ટિ દ્રષ્ટા વાપરવી કોણ બનાવી છે જગત કોઈ નવરાય બનાવી લાગે છે મીઠા માં બોલાવો પકડી બનાવો કુવાનામાં હાથ ધારણ વિતરાગ છે કેવા છે સ્વભાવ થી વિતરાગ છે કોઈ દળો હાથ કશામાં કાઢે ભગવાન સ્વભાવ થી વિતરાગ છે હવે લોકોને સમજણ જેટલી પ્રગડી નઈ 308 ડિગ્રી તે સેન્ટરમાં શું છે તે પોતાની ડિગ્રી ઉપર રહીને જેવું સમજણ પડે તેવું બોલે છે લોકો તેવું બોલે છે કે સેન્ટરમાં ભગવાન છે કે આમ છે કે તેમ છે અંગ્રેજો કહે છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ મુસ્લિમો કહે છે અલ્લાને બનાયા હિન્દુઓ કહે છે ભગવાને બનાયા જૈનો કહે છે ના અનાદિ અનંત થાય તર તે વલ્લાને કહે તો અલ્લાનો છોકરો મેરા લડકા મેરા અલ્લાને દિયા શું કે લડકા મેરા જો ભઠ્ઠી પછી ચાલી ગમી વાત ગમે છે વિજ્ઞાન છે વિજ્ઞાન છે હા એક અક્ષરે ફોજ ના સાયન્ટિસ્ટ બધાને પણ અમે એટલું વ્યવસ્થિત કરી છે કે અમારી ઈચ્છા નથી આવી શું કહ્યું તારે જવું હોય ત્યારે માટે અમને વાંધો નથી પણ મારી ઈચ્છા આવી નથી કારણ કે તમારી શું ઈચ્છા અમારી ઈચ્છા કઈ લોકોને કઈ આનો લાભ મળે શું કહ્યું દુષ્યમ કાળમાં અવતાર હોતો નથી ને અવતાર એટલે અમારી ઈચ્છા છે આબરું રાખે પણ અર્ધે પાછું દિવસ ચાલુ છે જમી વાત તમે જુદી એવી એવા જગત માં શું રહેવું શું અને બૈરી ને ભાઈડો છે બે છે લડતા હોય ને પાડોશી જોડે તે બે જણા તમે આ વાત એવું રહ્યું ક્યાં તે તું કહ્યું અમે કહીએ તો હજી આપડે આ જોડે આધાર છે પણ તું કહે તો તું અગર તમે કે પણ તું વધારો થઈ ગયો ને અમે કે આપડે આપડે આપડે બોલ્યા કરે કાંઈ અમે કોઈ દાડો જુદું ના બોલે ત્યારે આપડે જોઈએ કહો આ આધાર સારો પણ એક દાડો કહે તમે આવવાના આના કરતા તો ભગવાન ની પાસે પડ્યા હોત ને તો ઉપાધિ ના આવે ઊંચું થઈ જાય કે ના થઈ જાય કોઈ જોડે ઊંચું નથી કોઈ જોડે ગાળો બોલે ને તો મારે તો ઊંચું નથી કારણ કોણ મને મને તો ઓળખતો નથી મારે તો પટેલ ને મારશે પણ મને સીધું ઓળખે કઈ કરવું છે કે નથી કરવું હા ફરી ફરી ફરી તાર દાદા ભગવાન ફરી દર્શન થાય અસલ તો એટલા માટે ખુલ્લું મૂક્યું કે દરેક શહેરમાં બોલાવ્યું એ આખા બનારસ માં કલકત્તા માં પેલું આપડે બોલાવ્યું ને દુનિયા કે આંગન દાદા ને કેમ કરીને તમારું ભલું થાય એમાં આખો દાદો ને કેમ કરીને તમને શાંતિ રે આનંદ કેમ કરી દે જ્યાં સુધી શાંતિ ના થાય તો હું માણસ શું કરે શાંતિ હોય નિરંદય એવી શાંતિ ના હોય એટલે કઈ ગોટાળા વાળે એટલે શાંતિ થઈ જાય એટલે થઈ ગયું ચિંતા બિંતા તમને ના થાય શું કરું ને એવું કહી આપણે પણ ગમત ચિંતા ગમત છે બિલકુલ ના ગમે મને કરવી પડે ચાલે છે અને એ કરે પણ કુદરત છોડે નઈ ને, કુદરત નિયમ છોડે નઈ ને. જંગલ માં જવું પડ્યું, પિતા નું હરણ થઈ ગયું, શું ના થાય આ દુનિયામાં. તો આપડી ભાવના સારી રાખી, ભાવના ના અધિકારી છે આપડા હાથમાં. બીજી કોઈ સત્તા નથી આપડી હાથમાં, સત્તા છે કઈ નથી. પેલા છે ખેતીભાઈ ક્યાં સુધી શાંતિ રાખે, માનસી શાંતિ મળે નહીં. હા, ઘણી વાર શાંતિ રહે ને ઘૂંચેલો માણસ. જયારે ઘૂંચ વગર, જ્ઞાની પુરુષ એવા ઘૂંચ વગર ના હોય, જ્યાં આખો દાડો પરમાનંદ નું આખું સાધન જ હોય, મુક્ત પુરુષ હોય, ત્યાં આગળ આપણને ઘૂંચો નીકળી જાય ને, જે નીકળે ને, કોઈ ઘૂંચ વગર ના હોય ત્યાં આગળ આપણે જે ઘૂંચ કાઢી લે. પણ આ બધા ઘૂંચો જ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલું છે. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ, ઇટસેલ્ફ પઝલ થયેલું છે. હવે પઝલમાં પઝલ હજુ બસ થયા કરવાનો. તમારે શું આપનું નામ? તમે ખેતી માની બેઠા છો કે ખેતી નામ તમારું બરોબર છે, પણ તમે હું ખેતી માની બેઠા છું, રોંગ બિલીફ છે. સંસ્થા નહીં નડતો, તમારી આડે અને અજ્ઞાન બે નડે. કઈ ગુજ વગરના રહીએ કેવો આનંદ રહે નિરંતર. કેમ લાગે ખેતી તમને? મારી વાત બરોબર લાગી તમને? ગમી વાત? ઘૂંચ ખસી જાય તારે માથા પર બોજો ખસી જાય. બોજો લઈને ફર્યા કરે પોતે, કોણ ઠેકાણું નહીં. તો કર્મ ના નિયમ ના આધીન લોકો ફરે છે. લોકો કે શું કર્યો, બસ આટલું ઈગો જ એમ કરે. ત્રીસ બાર ઇઠોતેર ખેતીભાઈ નરસિંહ ને ત્યાં વડાલા સાંજે. આત્મા પ્રાપ્ત કરો, બે કોઈ ભેળ ભરે તો આત્મા ની રમણતા કરે. આત્મા ને પેલો જાણવો જોઈએ. શું કરવું જોઈએ? જાણ્યા સિવાય બધા માર્ગ ખોટા. ભગવાને કહ્યું રાગ દ્વેષ ને અજ્ઞાન નડે છે. શું નડે છે? વેદાંતે કહ્યું કે મારી જેમ ને અજ્ઞાન નડે છે. તો એટલે અજ્ઞાન કોમન છે. અજ્ઞાન એટલે તમે કોણ છો એનું ડિસિઝન ના આવે ત્યાં સુધી. બધા આગળ પગલા મૂકો એમાં કશું ભલી વાર આવે નહીં. અને એટલે પરોક્ષ ભક્તિ એમાં કોઈ દાડો આ ભૌતિક ફળો મળ્યા કરે, પણ અંતર શાંતિ ક્યારેય પણ ના થાય. અને વ્યાકુળતા જાય નહીં, નિરાકુળતા ઉત્પન્ન થાય નહીં. નિરાકુળતા વગર મનુષ્ય કેમ કરીને જીવી શકે? પણ આ કાળમાં વ્યાકુળથી તેવાઈ ગયેલો છે. એટલે આકુળ વ્યાકુળ વ્યાકુળ વ્યાકુળ તરફડાટ તરફડાટ તરફડાટ તરફડાટ માથલું તરફડે એમ તરફડ્યા કરે છે. સહન થાય આ કાળમાં. આ બધી પૂતગલી રમકડા છે. નાનપણમાં આ બાબો હતો, ત્રણ વર્ષનો હતો, તેના રમકડા જુદો, પાસે પાંચ વર્ષનો ભાઈ. અને તેમાં વિચાર ક્યાંથી આવે? જો સાધુ થયો, ત્યાગી થયો, તો ચેલા ચેલીઓની બધી જ્ઞાન જુઓ તો રમકડા. શાસ્ત્ર રમકડું છે, શાસ્ત્ર પૂતગલ છે. શું છે? એ તો એક સાધન છે. બધા બધા સાધનો પૂતગલ છે. પૂતગલ ના સાધન થી આત્મા પ્રાપ્ત કરવાનો છે. એક સાધન છે. સાધન તો એનાથી કાર્ય થઈ ગયું એટલે સાધન છોડી દેવાનું. સાધન કાયમ ને માટે ના હોય. એનું કાર્ય સાંજ સાંજથી આપણું કામ કરી લીધું. સાંજ સુધી અને આત્મા રમણતા તો જયારે જ્ઞાની પુરુષ પોતે આત્મા આપે, તમને આત્મા આત્મા આપે, તમે દેખો ખરે આત્મા દેખો, તમને તૃપ્તિ થાય, ત્યાર પછી કામ થાય ને, તો એમનું કામ જ થાય ને. એ આત્મા શું છે એ જગત આખું આત્માથી જાણે છે, બીજું બધી જ જાણે છે, શું જાણે છે. શાસ્ત્રોમાં આત્મા આવી શકે એવો નથી, કારણ કે શબ્દરૂપ નથી એ આત્મા, નિશબ્દ છે. શું છે? હા, નિશબ્દ આત્મા શાસ્ત્રોમાં કેવી રીતે આવે? એ જ્ઞાની પુરુષ તેમ જ રહેતા હોય અને તેમને તેમની સ્થિરતા જુઓ ને, તો તમને તમારામાંથી સદગુરુ ઉત્પન્ન થાય, ખાલી જોવાથી જ ઉત્પન્ન થાય અને કૃપાથી જ પ્રાપ્ત થાય. બાકી આમ માથાફોડ કરે કશું ભરે નહીં, કરોડો અવતાર માથાફોડ કરે કશું ભરે નહીં. અને જ્ઞાની પુરુષની પાસે જાય છે, કારણ પોતે મોક્ષદાતા પુરુષ મોક્ષનું દાન આપવા આવ્યા છે, જે જે માગે તેને દાન આપે છે. મોક્ષ એટલે સંસારી દુઃખ નો અભાવ. કેવું? અહીં આગળ આ દેહ માં જો મોક્ષ થાય, મોક્ષ આ દેહ માં થાય છે, આ બધાને થયેલો છે, પણ તે સંસારી દુઃખ નો અભાવ રહ્યા કરે. શું કરે? સંસારી દુઃખ નો અભાવ, સ્વાભાવિક સુખ નો સદભાવ નહીં, સંસારી દુઃખ નો સંપૂર્ણ અભાવ. પછી સાથે ધીમે રહીને પછી ધીમે ધીમે સ્વાભાવિક સુખ નો સદભાવ ઉત્પન્ન થાય. એ અમારામાં સદભાવ ઉત્પન્ન થયેલો હોય, અમને સ્પષ્ટ વેદન હોય. કેવું હોય? સ્પષ્ટ. જ્યારે જ્ઞાન આપીએ છીએ ત્યારે બધા અસ્પષ્ટ વેદન થાય છે. કેવું થાય છે? આત્માનું વેદન તો થાય છે, અનુભવ તો થાય, પણ અસ્પષ્ટ ગાયક સંકેત. કેવું? નિરંતર કરવા ભૂલાય નહીં, તેનું નામ જ આત્મા. આત્મા શું નામ ભૂલાય? જ્ઞાની પુરુષ આપ્યા પછી એક ક્ષણ ભાઈ એ ભૂલાય નહીં. રાત્રે તમે જાગો તો તમારે યાદ કરવો પડે નહીં, એની ઘરે આપવું જ ચૂકવો છે. એનું નામ આપેલો જ્ઞાની પુરુષ નો પ્રસાદી પ્રાપ્ત, એની મેરેજ આવે. તમારે માથાકૂટ કરવાની ના હોય, સહેજ આ સહેજ સહજ છે, કારણ કે આ સહજ નથી. આ ગોખા ગોખ કરવાનો દાડો વરે નહીં, કઈ ના મળે. આ બધું ઊંઘમાં ગોખે છે બધા. કેવા ઊંઘમાં કોઈ માણસ એમ કે જયંતિ બેસો, તમે 5000 આપો, આપડે કેટલો વખત વિશ્વાસ રાખો, આપડે તપાસ કરી જાગતો હું. કેવી રીતે ઊંઘમાં શુદ્ધાત્મા બોલે છે? કશું ભરે નહીં. એ જ્ઞાની પુરુષ ના જ્યાં સુધી કૃપા થયા સિવાય, પ્રેમ પ્રસારી પ્રાપ્ત થયા સિવાય કશું ભરે. અને એમની પાસે એમને જ્ઞાની પુરુષ ને તો કોઈ ચીજ ના ભિખારી નથી, નથી લક્ષ્મી ના ભિખારી, નથી વિશ્વ ના ભિખારી, નથી માન ના ભિખારી, નથી કીર્તિ ના ભિખારી, કોઈ જગ્યા જ્યાં ભીખ નથી ત્યાં બધી સર્વસ્વ ચીજ આપણને મળે. કારુણ્ય ભાવ છે. શું છે? પરમ કારુણ્ય ભાવ છે, એટલે કલ્યાણ થઈ જાય. આ બધું આ રમકડા અમારા છે, બધા રમકડા. તમે સી રીતે સોલિસિટર થયા, પણ સોલિસિટર તમે આ બધું રમકડા લાગ્યા, સી રીતે કંટાળો ના આવે? બરો યોગ્ય જીવને કંટાળો આવે, અને એવો જરા મોહી જીવ હોય તેને બહુ મજા આવે, ટેસ્ટ આવી જાય. શું? પણ જે કંટાળો આવે તો મોક્ષ માર્ગ વહેલો ફરી કાઢે, અને કંટાળો ના આવતો હોય તો બજારમાં ફર્યા જ કરે. એને ઘરે હજુ કેટલા આવતા સુધી ભટકશે, એનું કઈ ઠેકાણો નહીં ને. આ તો સંસાર છે, આ જગત કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, શા માટે ચાલે છે, આપણે કોણ, આપણે બધું આ બધું અમારથી જ્યાં સુધી આ બધું જ્ઞાન ન થાય ત્યાં સુધી માણસ પઝલ સોલ્વ થાય જ નહીં ક્યારેય. પણ ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. There are two viewpoints to solve this puzzle, one relative viewpoint, one. He is very ekkattat prudhut pangri. And he goes to ghinsak bhav varo hoi. Kyo? Ghinsak. And he paasar ghinsak bhav hoi. Jare apra mahatma ne dushto aave, and he paasar pratikaman hoi. Shiu hai? Pratikaman hai. Nirantar pratikaman hai. Shiu kayo? Pratikaman hai. Ipadu gushto aaya ka nirantar ek pratikaman taare aaya ka. બોલો, હિંસક ભાવ રહ્યો ને એ ક્રોધ કહેવાય ને, નિરંતર પ્રતિક્રમણ. તમારે કેટલા પ્રતિક્રમણ કરવા પડે? 500 થઈ ગયા. કેટલા કે છે? 500 કઈ નઈ ને, આ તો અનંત દોષ નું ભાષણ. એટલા એટલા જ પ્રતિક્રમણ કરવા પડશે. શું થયું? જેટલા દોષ દરેક વિચારે પ્રતિક્રમણ થાય, જેટલા દોષ ભરી લાયા છે તમને દેખાશે. જ્ઞાની પુરુષ જ્ઞાન આપ્યા પછી દોષો પ્રગટ થાય. શું થાય? પોતાનો દોષ પોતાને દેખાય નહીં, એનું નામ જ અજ્ઞાનતા. શું કહ્યું? પોતાના દોષ હોવા છતાં મોટા મોટા દેખાય, નાનો એકોય દેખાય નહીં, કોકના જોવા હોય તો બધા બધા દેખાય, તરત જ દેખાય. આનું નામ મિથ્યા. અને જ્ઞાની પુરુષ જ્ઞાન આપ્યા પછી, દિવ્ય ચક્ષુ આપ્યા પછી બધા સર્વસ્વ બધા પોતાના દોષ દેખાય. એક ફેર મન ફેર થયું હોય તો ખબર પડી જાય કે દોષ થયો. શું થયું? નહીં તો આ તો વિતરાગ માર્ગ, એક અવતારી માર્ગ છે. આ તો બહુ જવાબદારી વાળો માર્ગ છે. એક અવતારમાં બધું સુખ જ થઈ જવું છે. અહીં પેલું સુખું થઈ જવું, કારણ કે આ કાળમાં એક કાળનો સ્વભાવ એવો છે કે આ કાળમાં કેવગડા પસતું નથી કોઈને. શું થયું? આ કાળના કાળમાં નો સ્વભાવ એવો છે કેવગડા પચે નહીં, અજીર્ણ થાય. શું થાય? તમને જ્ઞાન આપીએ તે તમને તમને પચશે નહીં. આપીએ કેવું જ્ઞાન આપીએ? કેવું જ્ઞાન સિવાય આત્મા પ્રગટ ના થાય. આત્મા પ્રગટ થાય આપીએ છીએ તમને કેવું જ્ઞાન કૃપા રૂપે પ્રગટ થાય. પછી નિરંતર ક્ષણ વાળા કૃપા સમાન થાય. ભણતા કેટલો આનંદ થાય નઈ? આવી વાત હોય ના હોય, ક્યારે કોઈ અવતાર ના હોય. ત્યાં રમણતા કવિ ગાય કવિએ ગાય છે. બરોબર કે બધું તને આત્મા મળ્યો છે ને, એમ તો આમાં વ્યવહાર ના હોય તો આમાં રમાડ્યા કરે. શું કે છે? ચાલો બીજા પદ. કર્મ કરવાનો માણસ ને અધિકાર છે, એના ફળ ની અપેક્ષા નો નહીં. માણસ જો ફળની અપેક્ષા ન રાખે પહેલેથી, એની સામે કોઈ એમ્બિશન અથવા તો કોઈ ધ્યેય રાખ્યા વગર જો કામ કરે તો એ કામની અંદર પૂરું એને પૂરો સંતોષ કોઈ દિવસ પહેલેથી મળે જ નહીં. એટલે એની સામે એને પોતે કશું તો રાખવું તો જોઈએ ધ્યેય તરીકે. એમનો પ્રશ્ન છે કે ગીતામાં કહ્યું છે કે તું કર્મ કરે જા પણ ફળની આશા ના રાખી, તો કે છે કે કોઈ પણ કાર્ય માણસ કરે તો એ જ્યાં સુધી એનો ધ્યેય નક્કી ના કરે, એનો એમ્બિશન એની લોકો સમજે જુદું. એ શું કે છે કે ત્યાં જ એક નાની સ્ટીમર લીધી વેચાતી, હાજી, એને તે દરિયામાં મૂકી, હાજી, દરિયામાં મૂકી કે તારા પોતાના ફળની આશા માટે જ વેપારમાં નફો થાય એટલા માટે જેથી મારું મેન્ટેનન્સ ચાલે, એ આશા એ જ લીધી છે. કે છે શું કે છે? એ હું સમજુ છું. કે છે શું કે છે? એ હું સમજુ છું. હા, પણ આ સાધન જો એકદમ નાશ થાય તો એ નાશ થાય કે જીવતું રહે એ આશા તું રાખી નહીં, એ મારી પાસે વાત કે છે. શું કે છે? ખોટી કદાચ નીવડશે. ફળ ની આશા કરતો કોઈ જીવડું કામ માથે ફરે નહીં. એ વાત જુદી કહેવામાં ગણ. કૃષ્ણ ભગવાન લોકો સમજે જુદું, એટલે પછી ઊંધું થાય. હવે એક તો કર્મ તમે કરો છો ખરા, કે શું કર્મ કરો છો? કહો. દરેક કર્મ આપણે કરતા હોય છે સવાર થી સાંજ સુધીમાં ઓફિસ જવાના કરતા. તમે એની ખાતરી થઈ ગઈ છે? એ કર્મ તમે કરો છો એના કરતા તમે છો એવી ખાતરી તમને થઈ છે? એ માણસ આપણું મન તો એમ કે છે કે આપણે કરીએ છીએ, પણ પછી હું કરું હું કરું એ જે અજ્ઞાનતા સખતો નું ભાર જેની શાંતા ને એમ હોય છે. તપાસ લાગે છે ને? હા, એવું લાગે છે. એક બાજુ મને એમ કે છે કે હું કરું છું, એક બાજુ છે જ્ઞાન કે છે કે આપણે કશું જ કરતા નથી. એ બધું અને તે આપણે અનુભવ થાય છે પાછા, કે આપણે ઊંઘી જવું હોય રાત્રે 11:30 વાગે તો એકદમ વિચાર આવ્યો કે આ માણસ ની પાસે 10,000 રૂપિયાનું આપણે નોટ લેવાની રહી ગઈ. એ પછી કેટલી વાગે આવે? 2 વાગે પણ ના આવે. હા, પછી આપણે ઊંઘવું હોય તો ના ઊંઘાય તો એ આપણા હાથની સત્તા નથી. આ બધી કર્મ જે સત્તા છે એ કર્મ સત્તા બીજા બીજી શક્તિ ની આત્મી વાત છે, તે આપડા લોકો એ છે ભ્રાંતિ થી એમ કે છે હું કરું છું, પોતે કર્મ કરતા જ નથી. ભ્રાંતિ છે એટલે ભ્રાંતિ લઈને એવું દેખાય છે કે હું જ કરું છું, તો ચાલે છે તે કમાય તો સુધી કે હું કરું છું, કોટ જાય ત્યાં કે ભગવાન કરે. સૂર્યદાસ બોલે ને બોલે મારા ગ્રહો રાટા છે એવું તે બધું બોલે, મારા ગ્રહો ખરાબ થઈને તો મારા છોકરા ને બહુ આવી ત્યાંથી બોર પગી છે, ત્યાંથી મારું દુઃખ થઈ ગયું, આવું બધું બોલે ને બીજું બોલે. કરતા જુદો છે, આ વસ્તુ જુદી છે, તમે કોણ છો, આ બધું સાયન્સ બધું સમજી જાઓ તો આનો પઝલ સોલ્વ થાય. ને તો આ પઝલ તો કોઈ દાડો સોલ્વ થાય નથી. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. પઝલ થયેલું છે. ધેન હાઉ ટુ સોલ્વ ધી પઝલ ઓફ ધી પઝલ. હાઉ ટુ સોલ્વ ધી પઝલ ઓફ ધી પઝલ. અમે પઝલ સોલ્વ તમને કરી આપીએ જ છીએ. આ બધા પઝલ સોલ્વ થયો ને પછી તમે નિશ્ચિંત બને તમે કામ કરી જાઓ. પછી આશા રાખ્યા વગર તો પડની આશા વગર તો હોટલમાં કોઈ છે નહીં. બોટમાં ક્યારે બે પણ ચા પી ફલમ કૃષ્ણ ભગવાન જુદું કે અમારે સોલ્યુશન શું. એટલે આ બધું પૂછે છે એનું સોલ્યુશન શું. ભાઈ નો પ્રશ્ન છે કે સોલ્યુશન શું છે આનું. સોલ્યુશન બધું હવે આપી દઈએ આંગળે નંગળે રસ્તે જતા સોલ્યુશન આવે. એના માટે તમે કોલેજમાં ભણવા ગયા હતા નહીં, કેટલો વખત ભણ્યા હતા? 4 વર્ષ તો ઓછામાં ઓછું ભણવું જ પડે. નહીં કોલેજમાં પણ 4 વર્ષ તો ઓછામાં ઓછું ભણવું પડે. બીજું પહેલાના 7 વર્ષ તો ખરાબ, 10-15 વર્ષ ગયા હતા. તો આમાં હું તમને એવું નહીં બગાડવાનું કહેતો, હું તો આમાં અનંત અવતાર ની ખોટ ભગવાની છે. શું કરવાનું છે? અનંત અવતાર, અનંત અવતાર ની એક અવતાર માં ખોટ ભગવાની છે. એટલે અહીંયા આવજો જજો, હું તમને આપી દઈશ. વારે નહીં લગાડું. તમે અહીંયા આવ્યા ત્યારથી તમારી ચિંતાઓ ઓછી થતી, પછી બંધ થઈ જશે. મહિના પછી બિલકુલ બંધ થઈ જશે, ચિંતા જ નહીં થાય. તમે તમારું કામ ચાલ્યા કરશો, ખબર પડે ને? અહીં દર્શન કરશો ને, કારણ કે શું કે છે આપ તો હવે બહુ જ ઓછો દિવસ છો. સાંજે પણ સવારના જેમ દવા કે આ બધી કરવાથી આપણે એમાં ફેર પડે છે, એમ કે આ બધી પઝલ છે એ કર્મ છે એના હિસાબે ચાલ્યા કરશે. પણ એનો કંઈ બચલો કોઈ માર્ગ તો હશે ને કે જેનાથી એ ઓછી થાય કે આ થાય છે? એમનો પ્રશ્ન છે કે જેમ કોઈ છે તો માંદો પડ્યો હોય ને એને ડોક્ટર એને દવા આપે કે થાય ને એને છે તો સાજો થઈ જાય, એવી રીતે આ જે પઝલ છે આ બધા કર્મો છે એની રીતે પૂરા થાય કે પછી કોઈ બચલો માર્ગ હોય કે જેનાથી કે હળવા થાય ઓછું થાય? હા બધું બચલો રસ્તો એક જ દાડા તમારો કર્મ ભસ્મીભૂત કરી આપી. શું કહ્યું? દાદાના દર્શન કરીને એમનો સત્સંગ કરીને એમનો લાભ લો. કૃષ્ણ ઘણો ફરક પડી જાય. ભગવાને ગીતામાં કહ્યું છે જ્ઞાની પુરુષ મારો આત્મા છે કે છે પોતે જ છે કે છે કર્મ નો ખોટો હોય ને ભસ્મીભૂત. શું કહ્યું? કરતા નથી એટલે પોતે કરતા નથી. શું નથી કરતા? કરતા નથી, સ્વામિત્વ ભાવ નથી. આ શરીર અમારું છે એવું માલકી પણ અમારું નથી. આ બરોબર ને? આ બધું પબ્લિક ટ્રસ્ટ છે. શું છે પબ્લિક ટ્રસ્ટ? તમારે જે ફૂલો ચડાવો ગાળો દે ગાળો દો માર મારો પબ્લિક ટ્રસ્ટ છે. શું છે પબ્લિક? આ બોલે છે કોણ બોલે છે જોડે? આત્મા બોલે. જો આત્મા બોલે તો આ બોલે તો એમાં ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. શું છે? બગાડવા માટે કેવું પડે કેમ ને ભગાડવા માટે કેવું પડે આપને કેમ ને ભગી છે? તમારે કશું નહીં કરવાનું, તમારે મને કહી દેવાનું સાહેબ મારી પાછળ આટલા ભૂતો વળી ગયા છું. શું કર્યું? પછી કાઢવાની જવાબદારી કાઢવાની તમારે ભૂતાન વગેરે તમે કેવી રીતે ભૂતાન તમે મારી મારી કેમ કઈ નાખજો કાઢવાનું? તમારે કઈ બહેરો કઈ બા બહેરો કઈ શું મને કહી દેવાનું દાદા ભૂતા વાગ્યો એને બહાર લઈને આવું તમારે કશું મળે નહીં. એ તો જે અકર્તા હોય તેનાથી આ જગત માં હરેક ચીજ કરી શકે. કરતા થયો કરતા ઇલ્યુઝન બધું બધું તમારે નીકળી જશે. તમારે આવતા રહેજો હમણાં 7 દાડા નો પ્રોગ્રામ છે ડબક્યા મારતા રહો જેટલો ટાઈમ મળે એટલો વિચાર કરવામાં અમારી પાસે પડી રહે. તો એ ભગવાન કયા સ્વરૂપે એમને દર્શન આપે?